श्री पद्म पुराण पाताल खंड अध्याय 9। शत्रुघ्ननो राजा सुमद ने साथे लईने आगळ जवू अने च्यवन मुनि ने आश्रम पर पहोंचीने सुमतीना मुखे तेमनी कथा सांभळवी। च्यवनना सुकन्या साथे लग्न शेषजी कहे छे। त्यार पछी नरश्रेष्ठ राजा सुमदे શ્રી રઘુનાથજીની ઉત્તમ કથા સાંભળવા માટે ઉત્સુક થઈને સ્વાગત સત્કારથી સંતુષ્ટ થયેલા શત્રુઘ્નજી સાથે વાર્તાલાપનો આરંભ કર્યો। સુમદ બોલ્યા, મહામતે, સંપૂર્ણ લોકના શિરોમણી ભક્તોની રક્ષા માટે અવતાર ગ્રહણ કરનારા તથા મારા પર નિરંતર અનુગ્રહ રાખવાવાળા ભગવાન શ્રી રામ અયોધ્યામાં સુખપૂર્વક બિરાજે છે ને। આ બધા લોકો ધન્ય છે જે સદા આનંદમગ્ન થઈને પોતાના નેત્રો દ્વારા શ્રી રઘુનાથજીના મુખારવિંદનું મકરંદ પાન કરતા રહે છે। નરશ્રેષ્ઠ, હવે મારી કુલ પરંપરા તથા રાજ્યભૂમિ વગેરે બધી વસ્તુઓ પૂર્ણ રીતે સફળ થઈ ગઈ। દયાથી દ્રવિત થનારા માતા કામાક્ષા દેવીએ પૂર્વકાળમાં મારા પર બહુ કૃપા કરી હતી। રાજાઓમાં શ્રેષ્ઠ અને વીર સુમદના પ્રમાણે કહ્યા પછી શત્રુઘ્નજીએ શ્રી રઘુનાથજીના ગુણોને પ્રગટ કરનારી બધી કથાઓ કઈ સંભળાવી। તેઓ ત્રણ રાત્રિ ત્યાં રોકાયા। ત્યાર પછી તેમણે રાજાની સાથે ત્યાંથી જવાનો વિચાર કર્યો। તેમનો અભિપ્રાય જાણીને સુમદે તરત જ પોતાના પુત્રને રાજ્ય પર અભિષિક્ત કરી દીધો તથા તે મહાબુદ્ધિમાન નરેશે શત્રુઘ્નના સેવકોને વસ્ત્રો, રત્નોને વિવિધ પ્રકારનું ધન આપ્યું। ત્યાર પછી શત્રુઘ્ને ધનુષ ધારણ કરેલા રાજા સુમદને સાથે લઈને પોતાના વિદ્વાન મંત્રીઓ, પાયદળ, હાથીઓ અને ઉત્તમ ઘોડાઓથી જોતરેલા અનેક રથોની સાથે ત્યાંથી આગળની યાત્રાનો આરંભ કર્યો। શ્રી રઘુનાથજીના પ્રતાપનો આશ્રય લઈને તેઓ પ્રસન્નતાપૂર્વક જવા લાગ્યા। પયોષણી નદીના તટ પર પહોંચીને તેમણે પોતાની ગતિ તેજ કરી દીધી તથા સમસ્ત યોદ્ધા પણ પાછળ પાછળ તેમની સાથે ચાલવા લાગ્યા। તેઓ તપસ્વી ઋષિઓના અનેક આશ્રમો જોતા જોતા તથા ત્યાં શ્રી રઘુનાથજીના ગુણગાન સાંભળતા સાંભળતા યાત્રા કરી રહ્યા હતા। તે સમયે તેમને ચારે બાજુથી મુનિઓની આવી કલ્યાણમય વાણી સંભળાતી હતી। આ યજ્ઞનો અશ્વ જઈ રહ્યો છે જે શ્રી હરિના અંશા અવતાર શત્રુઘ્નજી દ્વારા બધી રીતે સુરક્ષિત છે। ભગવાનનું અનુસરણ કરનારા વાનરો તથા ભગવત ભક્તો પણ તેની રક્ષા કરી રહ્યા છે। જેમની ચિત્તવૃત્તિઓ ભક્તિથી નિરંતર પ્રભાવિત રહે છે તે મહર્ષિઓની પૂર્વોક્ત વાતો સાંભળીને શત્રુઘ્નજીને ખૂબ સંતોષ થયો। આગળ જઈને તેમણે એક વિશુદ્ધ આશ્રમ જોયો જે નિરંતર થતા વેદોના ધ્વનિથી તે સાંભળનારા મનુષ્યોના બધા અમંગલોને નષ્ટ કરી દેતો હતો। ત્યાંનું સંપૂર્ણ આકાશ અગ્નિહોત્રના સમયે આપવામાં આવતી આહુતિના ધુમાડાથી પવિત્ર થઈ ગયું હતું। શ્રેષ્ઠ મુનિઓ દ્વારા સ્થાપિત કરેલા અનેક યજ્ઞ સંબંધી યુક્ત આશ્રમને સુશોભિત કરી રહ્યા હતા। ત્યાં સિંહ પણ પાલન કરવા યોગ્ય ગાયોની રક્ષા કરતા હતા। ઉંદર પોતાના રહેવા માટે દર બનાવતા ન હતા, કેમ કે ત્યાં તેમને બિલાડીઓથી ભય ન હતો। સાપ હંમેશા મોર અને નોળિયા સાથે રમતા હતા। હાથી અને સિંહ એકબીજાના મિત્ર થઈને તે આશ્રમમાં નિવાસ કરતા હતા। મૃગ ત્યાં પ્રેમપૂર્વક ચરતા હતા, તેમને કોઈનો ભય ન હતો। ગાયોના સ્તન ઘડા જેવા દેખાતા હતા, જેમનો વિગ્રહ નંદિનીની જેમ સંપૂર્ણ કામનાઓને પૂર્ણ કરનારા હતા અને તે પોતાની ખરીઓથી ઉડેલી ધૂળ દ્વારા ત્યાંની ભૂમિને પવિત્ર કરતી હતી। હાથોમાં સંવિધા ધારણ કરનાર શ્રેષ્ઠ મુનિવરોએ ત્યાંની ભૂમિને ધાર્મિક ક્રિયાઓનું અનુષ્ઠાન કરવા યોગ્ય બનાવી રાખી હતી। તે આશ્રમને જોઈને શત્રુઘ્નજીએ બધી વાતોને જાણનારા શ્રી રામ મંત્રી સુમતીને પૂછ્યું। શત્રુઘ્નજી બોલ્યા, સુમતે, આ સામે ક્યાં મુનિનો આશ્રમ શોભી રહ્યો છે. અહીં બધા પ્રાણીઓ પરસ્પરનો વેરભાવ ભૂલીને એક સાથે રહે છે તથા મુનિઓની મંડળીથી પણ ભરેલો દેખાય છે. મુનિની વાર્તા સાંભળીશ તથા તેમના વૃતાંતનું શ્રવણ કરીને પોતાને પવિત્ર કરીશ. મહાત્મા શત્રુઘ્નના ઉત્તમ વચન સાંભળીને પરમ બુદ્ધિના બુદ્ધિમાન શ્રી રઘુનાથજીના મંત્રી સુમતીએ કહ્યું, સુમિત્રાનંદન, આને મહર્ષિ ચવનનો આશ્રમ સમજો. આ મોટા મોટા તપસ્વીઓથી સુશોભિત તથા વેર રહિત પ્રાણીઓથી ભરેલો છે. મુનિઓની પત્નીઓ પણ અહીં રહે છે. મહામુનિ ચવન તે જ છે જેમણે મનુપુત્રી સરિયાતીના મહાન યજ્ઞમાં ઇન્દ્રનું માન ભંગ કર્યું અને અશ્વિની કુમારોને યજ્ઞનો ભાગ આપ્યો હતો. શત્રુઘ્ન પૂછ્યું, મંત્રીવર, મહર્ષિ ચવને અશ્વિની કુમારોને ક્યારે દેવતાઓની પંક્તિમાં બેસાડીને તેમને યજ્ઞનો ભાગ અર્પણ કર્યો હતો તથા દેવરાજ ઇન્દ્રે તે મહાન યજ્ઞમાં શું કર્યું હતું? સુમતીએ કહ્યું, સુમિત્રાનંદન, બ્રહ્માજીના વંશમાં મહર્ષિ ભૃગુ બહુ મોટા પ્રસિદ્ધ મહાત્મા થયા છે. એક દિવસ સંધ્યાના સમયે સમિધા લાવવા માટે તેઓ આશ્રમથી દૂર ચાલ્યા ગયા હતા. તે સમયે દમન નામનો એક મહાબલી રાક્ષસ તેમના યજ્ઞનો નાશ કરવા માટે આવ્યો અને ઊંચા અવાજે અત્યંત ભયંકર વચને બોલ્યો, ક્યાં છે તે અધમ મુનિ અને ક્યાં છે તેની પાપરહિત પત્ની? તે રોષ સાથે જ્યારે વારંવાર પ્રમાણે કહેવા લાગ્યો તો અગ્નિ દેવતાએ પોતાના ઉપર રાક્ષસથી ભય ઉપસ્થિત જાણીને મુનિની પત્નીને દેખાડી દીધી. તે સતી સાધ્વી ઋષિ પત્ની ગર્ભવતી હતી. રાક્ષસે તેને પકડી લીધી. બિચારી અબળા કુરુરીની જેમ વિલાપ કરવા લાગી, મહર્ષિ ભૃગુ રક્ષા કરો, પતિદેવ બચાવો, પ્રાણનાથ તપોનિદે મારી રક્ષા કરો. આ પ્રમાણે તે આર્ત ભાવે પોકારી રહી હતી તો પણ રાક્ષસ તેને લઈને આશ્રમની બહાર ચાલ્યો ગયો અને દુષ્ટતાભરી વાતોથી મહાત્મા ભૃગુની તે પતિવ્રતા પત્નીને અપમાનિત કરવા લાગી. તે સમયે મહાન ભયથી ત્રસ્ત થઈને મુનિ પત્નીના પેટમાંથી ગર્ભ પડી ગયો. તે નવજાત શિશુના નેત્ર પ્રજ્વલિત થઈ રહ્યા હતા. જાણે તે સતીના શરીરમાંથી અગ્નિદેવ જ પ્રગટ થઈ ગયા હોય. તેણે રાક્ષસ સામે જોઈને કહ્યું, ઓ દુષ્ટ, હવે તું અહીંથી જઈશ નહીં, હમણાં જ બળીને ભસ્મ થઈ જા. સતીનો સ્પર્શ કરવાથી તારું કલ્યાણ થશે નહીં. બાળકે આટલું કહેતા જ તે રાક્ષસ પડી ગયો અને તરત બળીને રાખનો ઢગલો થઈ ગયો. ત્યારે માતા પોતાના બાળકને ખોળામાં લઈને ઉદાસ મને આશ્રમ પર આવી. મહર્ષિ ભૃગુને જ્યારે ખબર પડી કે આ બધું અગ્નિદેવનું જ કામ છે ત્યારે તેઓ ક્રોધથી વ્યાકુળ થઈ ગયા અને શ્રાપ આપતા બોલ્યા, શત્રુને ઘરનો ભેદ બતાડવા વાળા દુષ્ટાત્મા, તું સર્વભક્ષી થઈ જા, પવિત્ર અપવિત્ર બધી વસ્તુઓનો આહાર કર. આ શ્રાપ સાંભળીને અગ્નિદેવને બહુ દુઃખ થયું. તેમણે મુનિના ચરણ પકડી લીધા અને કહ્યું, પ્રભો, તમે દયાના સાગર છો, મહામતે મારા પર અનુગ્રહ કરો. ધાર્મિક શિરોમણી, મેં જૂઠું બોલવાના ભયથી તે રાક્ષસને તમારી પત્નીનું સ્થાન બતાવી દીધું હતું, તેથી મારા પર કૃપા કરો. અગ્નિની પ્રાર્થના સાંભળીને મુનિ દયાથી દ્રવિત થઈ ગયા અને તેમના પર અનુગ્રહ કરીને આ પ્રમાણે બોલ્યા, અગ્નિ, તમે સર્વભક્ષી થઈને પણ પવિત્ર જ રહેશો. ત્યાર પછી પરમ મંગળમય વિપ્રવર ભૃગુએ સ્નાન વગેરેથી પવિત્ર થઈ હાથમાં દર્ભ લઈને ગર્ભમાંથી પડી ગયેલા પોતાના પુત્રના જાતકર્મ વગેરે સંસ્કાર કર્યા. તે સમયે બધા તપસ્વીઓએ ગર્ભથી ચ્યુત હોવાના કારણે તે બાળકનું નામ ચવન રાખી દીધું. ભૃગુકુમાર ચવન શુક્લ પક્ષની પ્રતિપદાના ચંદ્રની જેમ ધીરે ધીરે મોટા થવા લાગ્યા. થોડા મોટા થઈ ગયા પછી તેઓ તપસ્યા કરવા માટે જગતને પવિત્ર કરનારી નર્મદા નદીના તટ પર ગયા. ત્યાં જઈને તેમણે 10,000 વર્ષ સુધી તપસ્યા કરી. તેમના બંને ખભાઓ પર ઉદયે માટીના ઢગલા કરી નાખ્યા અને તેના પર બે ખાખરાના વૃક્ષ ઉગી નીકળ્યા. હરણો ઉત્સુકતાપૂર્વક ત્યાં આવતા અને મુનિના શરીર સાથે પોતાનું શરીર રગડીને પોતાની ખંજવાળ દૂર કરતા હતા. પરંતુ મુનિને આ બધી વાતોનું જ્ઞાન રહેતું ન હતું. તેઓ અવિચળ ભાવે સ્થિર રહેતા હતા. એક સમયની વાત છે, મનુના પુત્ર રાજા સરિયાતી તીર્થયાત્રા માટે તૈયાર થઈને પરિવાર સાથે નર્મદા તટે ગયા. તેમની સાથે બહુ મોટી સેના હતી. મહાનદી નર્મદામાં સ્નાન કરીને તેમણે દેવતા અને પિતૃનું તર્પણ કર્યું તથા ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે બ્રાહ્મણોને વિવિધ પ્રકારના દાન આપ્યા. રાજાને કન્યા હતી જે તપાવેલા સોનાના આભૂષણો પહેરીને બહુ સુંદર લાગતી હતી. તે પોતાની સખીઓની સાથે વનમાં આમ તેમ વિચરવા લાગી. ત્યાં તેણે મહાન વૃક્ષોથી સુશોભિત વાલ્મિક એટલે કે માટીનો ઢગલો જોયો, જેની અંદર એક એવું તેજ દેખાયું જે નિમેષ અને ઉન્મેષથી રહિત હતું. તેમાં ખુલવા મીંચવાની ક્રિયા થતી ન હતી. રાજકન્યા કુતૂહલવશ તેની પાસે ગઈ અને સલાકા એટલે કે લાંબી સોયથી દબાવીને તેને ફોડી નાખ્યું. ફૂટવાથી તેમાંથી રક્ત નીકળવા લાગ્યું. આ જોઈને રાજકુમારીને બહુ દુઃખ થયું અને તે દુઃખથી આતુર અધેરી થઈ ગઈ. અપરાધથી દબાઈ ગઈ હોવાના કારણે તેણે માતા પિતાને આ દુર્ઘટનાની વાત કહી. આ દુર્ઘટનાની વાત ન કહી. તે ભયથી ગભરાઈને પોતે જ પોતાના કૃત્ય માટે શોક કરવા લાગી. તે સમયે પૃથ્વી કાંપવા લાગી. આકાશમાંથી ઉલ્કાપાત થવા લાગ્યો. સંપૂર્ણ દિશાઓ ધૂંધળી થઈ ગઈ તથા સૂર્યની ચારે બાજુ કુંડાળું થઈ ગયું. રાજાના કેટલાય ઘોડા નષ્ટ થઈ ગયા, કેટલાય હાથી મરી ગયા, ધન અને રત્નો નાશ પામ્યા તથા તેમની સાથે આવેલા લોકોમાં પરસ્પર ક્લેશ થવા લાગ્યો. આવો ઉત્પાત જોઈને રાજા ડરી ગયા. તેમનું મન થોડું ઉદ્વિગ્ન થઈ ગયું. તેઓ બધા લોકોને પૂછવા લાગ્યા, કોઈએ મુનિનો અપરાધ તો કર્યો નથી ને? ક્રમશઃ તેમને પોતાની પુત્રીના કરતૂતની ખબર પડી ગઈ અને તેઓ અત્યંત દુઃખી થઈને સેના અને વાહનો સહિત મુનિ પાસે ગયા. ભારે તપસ્યામાં લીન તપોનિધિ ચવન મુનિને જોઈને રાજાએ પ્રાર્થના કરીને તેમને પ્રસન્ન કર્યા અને કહ્યું, મુનિવર દયા કરો. ત્યારે મહાતપસ્વી મુનિશ્રેષ્ઠ ચવને સંતુષ્ટ થઈને કહ્યું, મહારાજ તમને ખબર હોવી જોઈએ કે આ બધો ઉત્પાત તમારી પુત્રીનો જ કરેલો છે. તમારી કન્યાએ મારી આંખો ફોડી નાખી છે, તેમાંથી ઘણું ખૂન નીકળ્યું છે. આ વાતને જાણવા છતાં તેણે તમને જણાવ્યું નહીં, તેથી હવે તમે શાસ્ત્રીય વિધિ અનુસાર તમે મને તે કન્યાનું દાન કરી દો, ત્યારે બધા ઉત્પાતો શાંત થશે. આ સાંભળીને રાજાને બહુ દુઃખ થયું અને તેમણે ઉત્તમ કુળ, નવી અવસ્થા, સુંદર રૂપ, સુંદર સ્વભાવ તથા શુભ લક્ષણોથી સંપન્ન પોતાની પ્રિય પુત્રી તે અંધ મહર્ષિ સાથે પરણાવી દીધી. રાજાએ કમળ જેવા નેત્રો વાળી પોતાની તે કન્યાનું જ્યારે દાન કરી દીધું, ત્યારે મુનિના ક્રોધથી ઉત્પન્ન થયેલા બધા ઉત્પાત તરત શાંત થઈ ગયા. આ પ્રમાણે તપોનિધિ મુનિવર ચવનને પોતાની કન્યા આપીને રાજા સરિયાથી પોતાની રાજધાનીમાં પાછા આવ્યા. પુત્રી પર દયા આવવાના કારણે તેઓ બહુ દુઃખી થયા. અધ્યાય 9 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.